બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સંત દેખીને નમન કરીએ, જપત નમાવીએ શીશ. સંત દેખીને નમન કરીએ, જપત નમાવીએ શીશ. તેરા એક ગુના તો ક્યા કરે, કરે લાખો ગુના બક્ષીશ. પણ સંત ન હોત સંસાર મેં, તો જલી જાત આ બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર સે ભારત ઠામો ઠામ. ઈ જ્ઞાન કેરી લહેર સે ભારત ઠામો ઠામ. સરસ મજાનો આ બ્રહ્મસત્ર ઉત્સવ જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે આ ગુરુકુલ માતૃ સંસ્થાના પાયામાં એ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો જમણો હાથ બની એ પરમ પૂજ્ય જોગી સ્વામી, કોઠારી સ્વામી, મુગટ સ્વામી, ઘણા બધા સંતોએ પોતાના જીવનનો અમૂલ્ય ભાગ આ સંસ્થાને અને જીવને ભગવાનની ઓળખાણ થાય એના માટે સમય આપ્યો છે, ત્યારે આજે એ ભગવાનના એ પવિત્ર સંતોને આપણે યાદ કરવા છે. એની જીવન ઝાંખીને સ્મરણ કરતું એક સરસ મજાનું પદ આજે આપની સમક્ષ. હિતકારી હિતકારી હિતકારી, સંતો જોયા હિતકારી. હિતકારી હિતકારી હિતકારી, સંતો જોયા હિતકારી. સંતો જોયા હિતકારી, ભવ તારણે તો દુઃખહારી. સંતો જોયા હિતકારી, હિતકારી હિતકારી હિતકારી, સંતો જોયા હિતકારી. અઢરક વાલ વરસાવતા, અને વળી દેતા શીતળ છાય. હે અઢરક વાલ વરસાવતા, અને વળી શીતળ દેતા છાય. ચરણ પખાડીએ આવા સંતના, હે જેને પ્રેમથી લાગીએ પાય. મોહ માયાના હચાએ ત્યાગી, સંતો જોયા હિતકારી. હે મોહ માયાના હચાએ ત્યાગી, સંતો જોયા હિતકારી. હિતકારી હિતકારી હિતકારી, સંતો જોયા હિતકારી. હિતકારી હિતકારી, સંતો જોયા હિતકારી. હિતકારી હિતકારી સંતો જોયા હિતકારી જય ઘનશ્યામ મહારાજ જપને તપનું જોર જમાયું અને જોગી સ્વામી સંત હે જપને તપનું જોર જમાયું અને જોગી સ્વામી સંત આ હરિવર હારે જેને લગની લગાડી હે એનો આવે નહીં કોઈ દી અન હારે એને બોલે બંધાય ગીરધારી સંતો જોયા હિતકારી એ હે એને બોલે હે એને બોલે હો હો એને બોલે બંધાય ગીરધારી સંતો જોયા હિતકારી હિતકારી હિતકારી હિતકારી સંતો જોયા હિતકારી ભવતારણે તો દુઃખ હારી સંતો જોયા હિતકારી ભવે મળ્યા એવા ભવો ભવ મળજો છોરુડા જાણી મારી હંભાર રાખજો ઓહો આ ભવે મળ્યા એવા ભવો ભવ મળજો છોરુડા જાણી મારી હંભાર રાખજો તારા ખોડે ખીલવાના ઘણા કોડ તમારા ખોરે ખીલવાના ઘણા કો માવતર મળે તો આ સંતો જેવા મળજો હે મને માવતર મળે તો આ સંતો જેવા મળજો હિતકારી હિતકારી હિતકારી સંતો જોયા હિતકારી અંતરના દ્વાર ઉઘાડી અને પાથરે પૂરણ પ્રકાશ હે અંતરના દ્વાર ઉઘાડી અને પાથરે પૂરણ પ્રકાશ આવા સંતોનું સ્મરણ કરતા એ જાય સંસારના સઘળા કંકાશ કામ ક્રોધને નાખા જેણે બાળી સંતો જોયા હિતકારી હે કામ ક્રોધને હો કામ ક્રોધને નાખા જેણે બાળી સંતો જોયા હિતકાર હિતકારી હિતકારી હિતકારી સંતો જોયા હિતકાર ભવહારણે તો દુઃખ હારી સંતો જોયા હિતકારી હિતકારી હિતકારી સંતો જોયા હિતકારી, ઓહો હિતકારી હિતકારી, સંતો જોયા હિતકારી, રમતા જોગી આવ્યા નગરમાં, રમતા જોગી આવ્યા, જોગી આવ્યા ગુરુકુલમાં, રમતા જોગી આવ્યા, આવીને અલખ જગાયા નગરમાં, રમતા જોગી આયા, જેનું સેવાનું અને સ્વામી હરિજીવન દાસ, એ અંગ હતું જેનું સેવાનું અને સ્વામી હરિજીવન દાસ, અંતકારે આવા સંત સંભાળતા, અરે ઈ તો મળી જાય અક્ષરધામ, હે એ તો ભવ સાગર દિયે તારી, સંતો જોયા હિતકારી, હે એ તો ભવ સાગર દિયે તારી, સંતો જોયા હિતકાર, હિતકારી હિતકારી હિતકારી, સંતો જોયા હિતકારી, હિતકારી હિતકારી હિતકારી, સંતો જોયા હિતકારી, હે સર સર પર સધર અમર તર અનુસર, કર કર વર ધર મેર કરે, હરિ હર સુર અવર અછરી અતિ મનહર, ભર ભર અતિ ઉર હર ખબર, નિરખત નર પ્રવર પ્રવર ગર નિરજ, નિકટ મુકુટ શિર સવરન મે, ઘન રમ પટ ફરર ફરર પદ ઘૂંઘ, રંગ ભર સુંદર શ્યામ રમેરે જીરે, રંગ ભર સુંદર શ્યામ રમેરે જીરે, રંગ ભર સુંદર શ્યામ રમે, બોલો ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ યવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત લોયાનું દસમું છેલ્લે જે ભાગ બાકી હતો ત્યાંથી આપણે ચાલુ કરીએ. મહારાજે નિર્વિકારી રહેવા માટે બે ઉપાય બતાવ્યા. એક ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન, બીજું આત્મારૂપ થઈ અને જ્ઞાન જે છે એ જ્ઞાન, આત્માનું જ્ઞાન. હવે મહારાજ એમનો મહિમા કહે છે. અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય ને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય, તેણે કરીને પોતાને કંઈ એમ ન માને જે હું બહુ મોટો થઈ ગયો, અને તે રાજ્યનો નાશ થઈ જાય ને હાથમાં મૃતિકાનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે હવે હું ગરીબ થઈ ગયો, કેમ જે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે, તે માટે એને સોનું કૂચો લોઢું પાષાણ એ સર્વને વિશે સમબુદ્ધિ વર્તે છે તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી, કેમ જે એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે અને માયિક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈક પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થાય છે, અને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે, તેમ એવા જ્ઞાનીને સર્વ પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે ને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે. અને એવી રીતે જે સમજ્યો છે તે સુખ્યો છે તથા જે વિશ્વાસી હોય કહેતા એમ સમજતો હોય જે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે, એ બે જણ જ સુખિયા છે ને એ વિના જે બીજા છે તે સુખિયા નથી. ત્યાં શ્લોક છે, યશ્ચ મૂઢ તમોલોકે યશ્ચ બુદ્ધેહ પરમ ગતઃ તાવુ બહુ સુખ મેધે તે ક્લિશ્યંત્યંતરિતો જનઃ. તથા ભગવદ્ ગીતામાં કહ્યું છે જે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એવી રીતે જેની અલૌકિક દ્રષ્ટિ થાય છે તેને પરમેશ્વર વિના સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે. અને આ બે શ્લોક છે તેનો પણ એક જ એક સરખો ભાવ છે. મહારાજે એવો જે જ્ઞાની ભક્ત છે એની મહત્તા એ કીધી કે જેમને આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય, પરમાત્માના મહિમાનું અને આત્માની ઓળખાણનું જ્ઞાન થાય, તો એમને નિર્વિકાર રહેવું એ બહુ સહજ થઈ જાય. એમના અંતરમાંથી કામાદિક દોષોના વિકારો એ બધા ટળી જાય. રાગ સહેજે નિવૃત્ત થાય, અને જ્યારે એવું થઈ જાય ત્યારે એવા જે જ્ઞાની હોય એમને રાજ્ય મળે તો એમાં કાંઈ આનંદ નહીં, અને ઠીકરું લઈને માગી ખાવાનો વારો આવે તો એમાં કોઈ દિવસ એને દુઃખ નહીં. એ લૂંટાઈ જાય ત્યારે પણ એ એમ જ સમજે, કારણ કે એમને આત્મા ઉપર દ્રષ્ટિ વહી ગઈ ને, એટલે એમની દ્રષ્ટિ બહુ મોટી થઈ ગઈ, એમ મહારાજે શબ્દ વાપર્યો, વાઇડ થઈ ગઈ, કે જે ગયું છે એ તો માયિક છે. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહી હતી કિંચન. જનક મહારાજા રાજ્ય કરતા હતા, મિથિલા નગરીના રાજા હતા, પણ એમને મિથિલા નગરી સળગી જાય તો પણ એમના અંતરમાં એમને સહેજ પણ દુઃખ નહોતું થતું. એટલા માટે કે એમણે મિથિલા નગરીને પોતાની માની જ નહોતી. ઋષિકભાઈ બાજુવાળાના એકાઉન્ટની અંદર કોઈ હેકર્સ છે, એ હેક કરી અને પૈસા ઉપાડી જાય તો આપણને કાંઈ દુઃખ થાય, પણ હમણાં તાપસભાઈના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય તો મંડિયાને દોડાદોડી કરવા કે હાલો હમણાં પોલીસ કમ્પ્લેન લખાવીએ ને આ કરીએ તે કરીએ. શું કામ? તો કે ભાઈ ભાઈ છે ને. કોનો? મારો. એમ એટલે દુઃખ થાય, બહુ સહજ છે. જ્યાં અહંતા છે જ્યાં મમતા છે, એટલે માયાની સાથે જ્યાં કનેક્શન અંતરથી જોડાયેલું છે, એ જગ્યા ઉપર સારું થાય તો સુખ થાય, અને જ્યાં નબળું થાય તો દુઃખ થાય. અહમ વૃત્તિનું જ્યારે પોષણ થાય ત્યારે મજા આવે, અહમ વૃત્તિને ઘસારો લાગે ત્યારે દુઃખ થાય. પણ જેને જ્ઞાન થઈ જાય છે એમને અહમ વૃત્તિ છે એ આત્માકારે થઈ જાય, શરીરાકારે ન હોય. અત્યારે આપણને શરીરાકારે છે, આ શરીર એ હું છું અને એના સગા સંબંધી એ બધા છે. અને ગુણાતીતાનંદ સ્વામી બહુ સીધા સાદા તળપદી ભાષાના શબ્દમાં એવું કહ્યું કે જે પુરુષ પોતાને પુરુષ માનશે એમને સ્ત્રી જોઈશે, અને જે પોતાને સ્ત્રી માનશે એમને પુરુષ જોઈશે. કારણ કે આપણે આપણી જાતને જ્યારે પુરુષ માનીએ છીએ એનો અર્થ એવો નથી કે આ લિંગ પરક છે, પણ એનો અર્થ એવો છે કે આ શરીર પરક છે. આપણે આપણને જ્યાં સુધી શરીર માનીએ છીએ ત્યાં સુધી શરીરના જેટલા પણ દોષો છે એ તમામ દોષો આપણને વળગવાના. જ્યારે આપણે આપણી જાતને આત્મારૂપ માનશું ત્યારે આત્માને વિશે તો કોઈ દોષ છે નહીં, નિત્ય નિર્દોષ, સતચિત આનંદરૂપ, સુખ અને દુઃખથી ઉપર આનંદની કક્ષાએ એમની વૃત્તિઓ છે, આનંદના ભોગતા બને છે, એ આનંદ ભોગી છે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. આ એક દ્રષ્ટિ છે. આપણે થોડા દિવસ પહેલાં કથામાં વાત કરી હતી, સવારની વાસુદેવ મહાત્માની કથામાં, સર્વે શબ્દઃ પરમાત્મ પર્યંતઃ. આ એ અને આવડિયા પણ સર્વે શબ્દઃ પરમાત્મ પર્યંતઃ, એટલે સુરેશભાઈ નામ કહીએ એટલે સુરેશભાઈનું ખાલી શરીર જ નહીં પણ સુરેશભાઈનો આત્મા, એ સુરેશભાઈ એટલે સુરેશભાઈના આત્માને વિશે રહેલા પરમાત્મા એ પણ ઇન્ડિકેટ થાય. પણ આપણને દેખાય છે માત્ર શરીર, એટલે આપણે શરીરનો વ્યવહાર કરીએ છીએ. બહુ બહુ તો આપણે આત્માનો વ્યવહાર કરીએ છીએ, આત્મા આપણને દેખાતો તો નથી પણ વ્યવહાર માત્ર આપણે એટલો કરીએ છીએ. જો એ દ્રષ્ટિ વધારે સૂક્ષ્મ થાય અને એમાં પરમાત્માનું દર્શન થવા લાગે તો એ જ્ઞાની ભક્ત કહ્યો. પોતાના આત્માને પોતાના શરીરને વિશે પણ આત્માનું અને પરમાત્માનું દર્શન થાય, બીજા બધાના શરીરને વિશે પણ આત્માનું અને પરમાત્માનું દર્શન થાય, તો એવો જે ભગવાનનો ભક્ત છે એ શ્રેષ્ઠ જ્ઞાની ત્વાત્મેવ મે મતમ, જ્ઞાની છે એ મારો આત્મા છે. આવું સમજે ને આવું જોવે. એટલે જીવરાજભાઈના નામથી ખાલી જીવરાજભાઈ જ નહીં પણ જીવરાજભાઈના અંતર્યામી એવા પરમાત્મા ત્યાં સુધી આપણી દ્રષ્ટિ પહોંચે તો આપણે જ્ઞાની કહેવાઈએ. કેવી સરસ મહારાજે વાત કરી છે. અને એવું જ્યારે ધીરે ધીરે આપણી બિલીફ સિસ્ટમ સેટ થઈ જાય, એવું આપણને મનાવવા માંડે, એટલે આ લોકના સુખ અને દુઃખ એના થકી આપણે ઉપર ઉઠી જઈએ. મહારાજે ત્યાં સુધી કીધું કે આ દુનિયાની અંદર બે જ લોકો સુખી છે, કોણ? આમ ત્રણ પણ આ બે. મહારાજે અહીંયા શ્લોકના આધારે યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધેહ પરમગતઃ, જે બુદ્ધિના પારને પામી ગયા છે એટલે કે અતિશય જ્ઞાની છે એ સુખી છે, અને બીજા જે અતિશય મૂઢ છે જેને કંઈ ખબર જ નથી પડતી એ સુખી છે. કેમ? તો કે એને કંઈ ટેન્શન જ નથી, જાણે એને તાણે. આપણને બધાને શેરબજારમાં એટલી બધી ખબર પડે છે કે અરે અરે, એટલે જેવું શેરબજાર આમ ઊંચું જાય એટલે આપણે આમ ફૂલા ન સમાતા હોઈએ, અને જેવો શેરબજારમાં કડાકો આવે તરત છાતીના પાટિયા છાપાનો ઘા કરી દયા. કારણ કે આપણને ખબર છે, જાણીએ છીએ, જાણે એને તાણે એને સુખ અને દુઃખ બંને થાય છે. બાકી જે મૂર્ખ છે એને કશી જ ખબર નથી એટલે એમને કંઈ પ્રશ્ન પણ નથી. હમણાં થોડા દિવસ પહેલાં રાજકોટની જ બનેલી ઘટના. એક પરિવારની અંદર એક માતા છે, એમનું અકસ્માતમાં મૃત્યુ થયું. એમના ભણેલા ગણેલા બંને દીકરાઓ અને એક દીકરી, એમને કંઈક મગજમાં થઈ ગયું અને ગાંડા થઈ ગયા. પછી જ્યારે પણ એમને આજુબાજુમાં કોઈ માણસ આવે તો ચીડિયો સ્વભાવ ખીજાવા માંડે, મારવા માંડે, એવું બધું થાય. એટલે પછી એમના પિતાએ એમને એક રૂમની અંદર રાખી દીધા બધાને ઘરની અંદર, અને લોક કરી દીધું ને એક એક બીજે રહેવા ગયા. દરરોજ ટિફિન એમને પહોંચાડી દે. 10 વર્ષ સુધી અંધારી કોટડીમાં આ ત્રણેય ભાઈ બહેન જીવા. દાઢી લાંબી થઈ ગઈ, જેમ તેમ પડ્યું હોય આવે એ જમી લે, બસ બીજું કંઈ દુનિયાની સાથે કંઈ નહીં લેવા કે નહીં કંઈ દેવા. 10 વર્ષ પછી ખબર પડી, અને એક સારું ગ્રુપ છે, મને નામ ભૂલાઈ ગયું છે, એ સેવાભાવી છે, અને બહેનોએ અંદર જઈ અને પછી એ લોકોને બહાર કાઢ્યા, હજામત કરાવી, નવડાવ્યા, ધોવડાવ્યા, કપડાં પહેરાવ્યા, અને એમની ટ્રીટમેન્ટ ચાલે છે. એક છાપાવાળાએ ખૂબ સરસ નોંધ કરી હતી એમની અંદર કે 10 વર્ષ થયા એમને કંઈક રોગ છે, એ તો જ્યારે ટ્રીટમેન્ટ થશે એટલે ખબર પડશે, પણ જે પણ રોગ હશે પણ ભાઈ બહેનોના સંબંધ છે એ અતિ પવિત્ર રહ્યા છે. યશ્ચ મૂઢતમો લોકે, જેમને કંઈ વિચારમાં આવતું જ નથી એ બધા સુખી છે, એમને દોષો પીડતા પણ નથી. કારણ કે વાસના છે આપણા કારણ શરીરની સાથે જડાયેલી છે, આપણા આત્માની સાથે જડાયેલી છે, ત્યાંથી રાગ છે ઉદ્ભવે છે, અને એ રાગ ઈચ્છા એ વિચાર રૂપે આપણા મનની અંદર આવે છે, અને સંકલ્પ રૂપે અને બુદ્ધિ એમનો નિશ્ચય કરે છે, અને પછી આપણે એ રાગને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, એક્શન લઈએ છીએ. આ પ્રોસેસ થાય જનરલી. હવે એમનું મનની સાથેનું જ કનેક્શન તૂટી ગયું એટલે તમામ રાગ છે એ ત્યાં અંતરની અંદર જ પડ્યા રહેવાના. એમને સૂક્ષ્મ શરીરની સાથે કંઈ કનેક્શન નથી, એમને સ્થૂળ શરીરની સાથે કનેક્શન નથી, એટલે એ રાગ છે એ પૂર્ણ થવા માટે કોઈ પણ એક્શન આગળ વધશે નહીં. એટલા માટે ભગવાને એવું કહ્યું, યશ્ચ મૂઢતમો લોકે, એ સુખી છે. જે અતિશય મૂઢ છે, અતિશય મૂર્ખ છે, જે પાગલ છે, એના જેવો આ દુનિયામાં સુખી માણસ બીજો કોઈ નહીં. કેમ? તો કે એમને દોષોનું દુઃખ નથી. દુર્યોધન છે એ કામરૂપ શત્રુ છે, ભગવદ્ ગીતાની અંદર ત્રીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એમ કહ્યું કે જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ, કે અતિશય દુર્ધર્ષ, ન જીતી શકાય એવો શત્રુ કામરૂપમ દુરાસદમ, કામરૂપ જે દોષ છે એને હે અર્જુન તું જહી જીતી લે, એ જો જીતાઈ ગયો તો બધું જ જીતાઈ ગયું, સર્વ ઇન્દ્રિયોનો નિગ્રહ થયો. મહારાજે મધ્ય પ્રકરણના 47માં વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું છે કે શિષ્ણ અને ઉદરને વિશે આસક્તિ એ અસત્પુરુષપણું છે, એમનું લક્ષણ છે. આખું એ વિશ્વ, એમનું સર્જન એ મળ અને મૂત્રમાંથી થયું છે, અને એમાંથી આસક્તિ તૂટે તો ભગવાને એવું કહ્યું કે કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તો દ્વિભુજ પરમેશ્વર. એમાંથી જેમની વિરક્તિ થઈ છે, અનાસક્ત થયા છે, મૈથુન વૃત્તિમાંથી એમની, મૈથુન ગ્રંથિમાંથી એમની વૃત્તિ છે એ તૂટી અને આત્મા કાર્ય અથવા તો પરમાત્મા કાર્ય થઈ છે, તો એના જેવો શ્રેષ્ઠ બીજો કોઈ જ્ઞાની નથી, એ બુદ્ધિના પારને પામી ગયા છે. કેવી રીતે ઉદ્ભવે છે એની પ્રોસેસ પણ જાણવી જોઈએ. હવે આપણે તો મૂડ નથી એટલે આપણા માટે ઓપ્શન તો ગયો સુખી રહેવાનો, અને આપણે બુદ્ધિના પારને પણ પામી નથી ગયા. બુદ્ધિના પારને પામવાનો અર્થ એવો છે કે જ્ઞાની થઈ જવું, જે અહીંયા સ્થિતિ બતાવી જનક રાજાની, કે દોષની શેડ છે એ જીવની અંદર પેસી ગઈ હોય. તો આપણે રહ્યા વચ્ચેવાળા, એટલે ભગવાને એના માટે પણ એમ કહ્યું કે ક્લિશ્યંત્યંતરિતો જનઃ, વચ્ચેવાળા જે છે એ બધા જ દુઃખને પામે છે, ક્લેશને પામે છે. એટલે આપણે બધાએ આમાં ક્લેશને પામવાનું છે. પણ એનો અર્થ એવો છે કે જે વચ્ચે છે એમણે બુદ્ધિના પારને પામી શકાય એવું છે. બીજું, એટલે કે આમ ગણીએ તો ત્રીજું, ભગવાન ને ભગવાનમાં સંતમાં વિશ્વાસ અતિશય હેત. મહારાજે અંત્યના 7મા વચનામૃતમાં એવું કહ્યું કે ભગવાન ને ભગવાનના ભક્તને વિશે, સંતને વિશે એવું હેત હોય. કેવું? તો કે જેમ વજ્રની પૃથ્વી હોય ને વજ્રની ખીલ્લી ચોડી હોય પછી કોઈની કાઢી નીકળે નહીં, એમ પોતાના આત્માને, પરમાત્માને વિશે જડી રાખ્યો હોય, સંતને વિશે જડી રાખ્યો હોય, ભગવાનના ભક્તને વિશે જડી રાખ્યો હોય, તો એમને કામ ક્રોધાદિ દોષો વિના પ્રયાસે ટળી જાય છે. એટલે ભગવાનને ભગવાનના ભક્તને વિશે અતિશય હેત અને વિશ્વાસ, આ ત્રીજું સાધન છે કે જેના થકી નિર્વિકાર અવસ્થાને પમાય છે. ક્લિશ્યંત્યંતરિતો જનઃ એટલે વચ્ચેના લોકો જે ક્લેશને પામે છે એમના માટે બે ઉપાય, એક વિશ્વાસ અને હેત, અને બીજો બુદ્ધિના પારને પામવાનો પ્રયાસ કરવો. બુદ્ધિના પારને કેવી રીતે પામવું તો એની પણ પ્રોસેસ બતાવી મહારાજે, કે કામ ક્રોધાદિક શત્રુઓ કેવી રીતે ઉદ્ભવે છે એ જાણી એમની ચેનલને બ્રેક કરતા શીખવું. જો જનરલી કેવું થાય છે, અનંત જન્મથી આપણે આ વિષય ભોગો ભોગવતા આવ્યા છીએ એટલે વાસના અતિ દ્રઢ થઈ ગઈ છે, કારણ શરીર રૂપે એ આપણા જીવને ચોંટેલી છે. એટલે કોઈને પણ શીખવાડવું નથી પડતું, અને એ સંસ્કારો ઉદય થઈ આવે અને સંસ્કારો પ્રમાણે બધા વાસના કે સ્વભાવને વિશે જોડાઈ જાય છે. ભગવાને એવી સૃષ્ટિની કળ ચડાવી મૂકી છે કે અમુક સમય થાય એટલે હાર્મોન્સ ક્રિએટ થાય અને આ બધું થાય છે, આપણે જોયું તો આગળ. તો એ જે કારણ શરીરની અંદર વાસનાના સંસ્કારો પડ્યા છે, એ સંસ્કારો અનુકૂળ સમય આવે, સત્વગુણ રજોગુણ તમોગુણ આમાંથી જ્યારે રજોગુણના ભાવ વર્તતા હોય, તો એ વખતે એ જે સંસ્કાર છે એને પોષણ મળે, ખાતર મળે, એટલે એક્ટિવેટ થાય. દીનાનાથ ભટ્ટે એવું કહ્યું કે ક્યારેક અમુક ઘાટ સંકલ્પ થાય તો એનો ડંશ બેસે છે, નથી બેસતો. એનું કારણ શું? તો કે રાગ છે એને રજોગુણનું પોષણ મળ્યું, એટલે રજોગુણનું પોષણ મળ્યું અને રજોગુણમાં જ્યારે આપણે વર્તતા હોઈએ એ વખતે રાગ છે એ ઉદ્ભવે તો તરત જ તે એનો ડંશ બેસી જાય, એની એક્શન થઈ જાય, એની ક્રિયા થઈ જાય, એટલે રજોગુણનું ખાતર મળે છે, એને પાણી મળે છે, પોષણ મળે છે. રાગ છે કારણ શરીરમાં, રજોગુણ એને વળે છે એટલે ઉદ્દીપન થાય છે, એ રાગ છે એનો સળવળાટ વધે છે, એ એક્ટિવ થાય છે. રાગ જ્યારે એક્ટિવ થાય એટલે તરત આપણને ઈચ્છા થાય, ભોગની ઈચ્છા થાય. રજોગુણની અંદર આપણે જો શરીરથી અલગ ન પડ્યા હોઈએ, આપણે જો માયાથી અલગ ન પડ્યા હોય, ત્રણ ગુણોથી અલગ ન પડ્યા હોય, અથવા તો એવો અભ્યાસ ન કર્યો હોય, તો આપણો આત્મા છે એ એમાં સુખ માની અને એ ભોગની જે ઈચ્છા થઈ છે એ ઈચ્છાને પ્રમોટ કરશે, ઓકે એપ્રૂવ કરશે કે આપણે એ ભોગને ભોગવીએ, એટલે એક સંકલ્પ થશે. કારણ કે નિર્ણય આવ્યો, વિચારમાં આવ્યું અને ત્યાર પછી એની એક્શન લેવાશે. એક્શન લેવાશે એટલે જે પણ ભોગ ભોગવાના, પાંચે ઇન્દ્રિયો છે આમાં તો ખાલી એકની વાત નથી, જે પણ ભોગ ભોગવાના, તો એ ભોગ ભોગવા એમનો વળી પાછો એક સંસ્કાર પડશે અને એ કારણ શરીરને દ્રઢ કરશે, એટલે આ સાયકલ ચાલ્યા જ કરશે. ભોગ ભોગવવાથી માણસ ક્યારેય તૃપ્ત નથી થતો, ભોગ ભોગવવાથી ભોગની તૃષ્ણા વધે છે. ભોગા ન ભોગતા વયમેવ ભુક્તા, ભોગો આપણને ભોગવતા નથી, આપણે ભોગોને ભોગવતા નથી પણ ભોગો આપણને ભોગવે છે. એક સમય આવે, આખી જિંદગી આપણે ભોગ ભોગવીએ. નાનું બાળક હોય કેટલું તરવરાટ, કેટલી એનર્જી હોય, હોય કે નહીં, કેટલું તેજસ્વી હોય, કારણ કે એને ઓછા ભોગ ભોગવા છે. એટલે યુવાન થાય, એનર્જી વધે, ભોગ વધ્યા છે પણ એમ છતાં એનર્જી વધે, પણ છતાંય સત્વને તેજ ઘટે. સત્વને તેજ શું કામ ઘટે? તો કે 15-17-20 વર્ષ સુધી જે ભોગ ભોગવ્યા ને એને સત્વ ખેંચી લીધું અને હણી લીધું સત્વ. 40-45 વર્ષ થાય એટલે વળી પાછું બહુ સીધું સાદું જોવું હોય ને તો જોઈ લેજો કે આપણે ત્યાં 60-65 વર્ષના સંત હોય અને ગામડા ગામની અંદર 60-65 વર્ષના બાબા હોય, બંનેને બાજુમાં ઊભા રાખવાના. સંત છે, એમણે ઇન્દ્રિયો પર નિગ્રહ કર્યો છે અને પેલા ગ્રહસ્થરી ભક્ત છે, એમણે ઇન્દ્રિયોને છૂટો દોર મૂક્યો છે, બંનેમાંથી કોનું તેજ વધારે હશે? પાકું 100%? બધાય કયો છો? બધાને ખબર છે. તો ઓલા ભગતનું કેમ ઘટી ગયું ભાઈ? બસ નિસ્તેજ કરી નાખે છે, અંદરથી ખોખલા કરી નાખે છે. કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આશા તૃષ્ણા રાગ દ્વેષ અહંકાર, આ દરેક દોષો માણસને સૌથી પહેલા અંદરથી ખોખલા કરે છે. શરીર તો પછી ખોખલું થાય છે, સૌથી પહેલા આપણો જે આત્મવિશ્વાસ છે એ તૂટે છે. કોઈ ન જાણતું, આપણે તો જાણીએ છીએ અને આપણે કેવા છીએ. એટલે આ જે સાયકલ થાય છે, રાગ એમાંથી ઈચ્છા, ઈચ્છામાંથી સંકલ્પ, સંકલ્પમાંથી ક્રિયા અને ક્રિયામાંથી વળી પાછો સંસ્કાર, અને આ બધું ચાલ્યા જ કરે છે. આપણે જે કરીએ છીએ કારણ શરીરને દ્રઢ જ કરીએ છીએ. એમાંથી બહાર નીકળવા માટે સાયકલને સમજ્યા પછી આપણા માટે કઈ જગ્યા ઉપર, કારણ કે આ બધી આખી ચેઇન ચાલતી હોય ને, શું કરવાથી આ સાયકલ તૂટે છે એ આપણે ચેક કરવું જોઈએ. કારણ કે સાંકળ એટલી જ મજબૂત હોય છે જેટલી એની નબળામાં નબળી કડી મજબૂત હોય એટલી જ સાંકળ મજબૂત, એનાથી વધારે સાંકળ મજબૂત ન હોય, રાઈટ? કેમ? તો કે ત્યાંથી જ તૂટે. એમ આ આખી ચેનલની અંદર જે પ્રોસેસ થાય છે રાગને ઉદ્ભવથી લઈ અને છેક એક્શન સુધીની પ્રોસેસ, ત્યાં સુધીમાં કઈ જગ્યા ઉપર આપણે નબળા પડીએ છીએ, કઈ જગ્યા ઉપર પેલા થઈએ છીએ એ પણ ચેક કરવું જોઈએ. બીજું, જ્યારે રાગ ઉદ્ભવે જો આપણે દ્રષ્ટાભાવે જોઈએ તો આપણને ખબર પડે કે જ્યારે આપણા અંતરાત્માની અંદર રાગ ઉદ્ભવ્યો ત્યારે બહુ માઇનર લેવલ ઉપર, જેમ ગંગોત્રીમાંથી ગંગા ઉદ્ભવે ત્યારે કેવડી હોય, અને પછી હરિદ્વાર પાસે જઈએ તો ધસમસાટ તાણી જાય, પછી આપણને રહેવા દે. એમ જ્યારે રાગ ઉદ્ભવે છે એ વખતે બહુ સૂક્ષ્મ હોય છે, બહુ નાનકડો હોય છે, એમાં કોઈ વેગ નથી હોતો. શરૂઆતમાં આવ્યું ને કે વેગ, એમાં કોઈ વેગ નથી હોતો, બસ માત્ર સળવળાટ હોય છે ઓરિજિન પોઈન્ટ ઉપર. જો એ જ જગ્યા ઉપર ટ્રીટમેન્ટ કરી દેવામાં આવે તો એને જીતવો બહુ આસાન છે. પછી એ થોડો સળવળાટ વધે, રજોગુણ બળે, ઉદ્દીપન થાય, અને ત્યાર પછી વળી પાછા ઇન્દ્રિયો અંતઃકરણ ભળે, બુદ્ધિ છે એ નિશ્ચય કરે, મન છે એ વિચાર કરે, ચિત્ત છે એનું ચિંતવન કરે, તો આ બધું ચાલુ થાય એટલે એ બધાનો વેગ બળે, એટલે પછી પ્રચંડ થાય. અને એમાંય પાછા ઇન્દ્રિયો બળે, સ્થૂળ શરીર બળે, એટલે અતિશય પ્રચંડ, પછી એને આપણે રોકી પણ ન શકીએ. આવી રીતે ધીરે ધીરે ધીરે જ્યારે અંતરમાંથી રાગ ઉઠે છે અને ક્રિયા થાય છે ત્યારે ધીરે ધીરે કરતા સૂક્ષ્મમાંથી આટલા બધા વાઇડ સુધી જાય છે. આ એક બીજી ચેનલ છે, એને એને જાણવી જોઈએ. એ જાણે તો દ્રષ્ટાભાવ આવે, અને જ્યારે રાગ ઉદ્ભવે છે એ જ વખતે ટાળવાનું બળ છે એમને એમની અંદર આવે. આ આત્મારૂપ. ત્રીજી વાત, આત્મારૂપ થવા માટે તરત જ એનાથી નોખું પડતા શીખવાનું. ભગવાનના મહિમાનો વિચાર કરીએ, આ હું નથી, હું આત્મા છું, મારે આમાં પ્રવૃત્ત થવાનું નથી, હું આના માટે નથી. કામ દ્રવ્ય સારું નથી ધાર્યો દેહ. સંતોના લક્ષણની અંદર આવું લક્ષણ કર્યું છે, કામ અને દ્રવ્ય માટે આ શરીર નથી ધારણ કર્યું, આપણે આ શરીર પુરુષોત્તમ નારાયણ માટે ધારણ કર્યું છે. એ પુરુષોત્તમ નારાયણે આપણને સિલેક્ટ કરી લીધા અને આપણે એમનો આશરો છે, આપણે એમની બાજુમાં બેઠા છીએ, એમની ઉપાસના છે. પણ હવે આપણે એમના જેવું થવા માટે રીત જગત છે ન્યારી. ગુણાતીતાનંદ સ્વામી કહે કે ભલે ધોળા કપડામાં હોઈએ કે ભગવા કપડામાં હોઈએ, પણ નિર્વાસનિક થયા વિના અક્ષરધામમાં નહીં જવાય. નિર્વાસનિક થવા માટે આ જ બધી પ્રોસેસ, આ જ બધું કરવાનું છે. એટલે હૃદયની અંદર આવું દરરોજ મનન કરીએ. પહેલા આપણી વાસના આપણને ઓળખાય, અને એ જે રાગ છે, સંકલ્પો છે, એમને ટાળવા માટે ગોપાળાનંદ સ્વામીએ ખૂબ સરસ વાત કરી કે સૂક્ષ્મ રાગ જે પડ્યા છે એમને ટાળવા માટે 100 સંકલ્પ પોઝિટિવ એટલે કે ભગવાનના કરે અને રાગના વિરોધી કરે ત્યારે એ રાગ છે એ થોડો ટળે. ક્યારેક નવરા બેસીને એવી પ્રોસેસ પણ કરવી જોઈએ. આ સંતો એમની સાધના કરીને આપણને શીખવી ગયા છે, નહીતર ભગવાનના ભગત હોય તો પણ આપણે એમ સમજતા આપણે તો ગ્રહસ્થ છીએ ને એટલે ક્યાં વાંધો છે એમ. પણ ક્યારેક એવી અણસમજણે કરી અને વાસના રહી જાય તો ભગવાનના ભક્તને શરીર મૂકવા સમયે ખૂબ કષ્ટ થાય. અને ભગવાન છે એ પણ એમને લઈ જાય પછી, પણ વળી પાછી ભગવાનને તકલીફને ક્યાં લઈ જશું, ક્યાં મૂકશું ને કેમ ચોખા કરશું. એ ભગવાનને આપણે તકલીફ ન દેવી એમના માટે થોડોક આપણે પહેલાંથી વિચાર કરીએ. અને બહુ પાછું કઠણ પણ નથી, ભલે અનંત જન્મથી આપણે કરતા આવ્યા છીએ, પણ જો જીવની અંદર એક વખત નિર્ણય કરે એક ગુફાની અંદર 1000 વર્ષથી અંધારું હતું. કેટલા? હવે એને કાઢવા માટે અને ત્યાં પ્રકાશ પાથરવા માટે બીજા 1000 વર્ષ લડવું પડે કે નહીં? હે, સેકન્ડમાં નીકળે. શું કરવાનું? ત્યાં જઈ અને એક LED મૂકી દો ને, લાઈટ સ્વિચ ઓન કરો એટલે તરત અંધારું ગાયબ. એક દીવો કરી દે, એક ફાનસ કરી દો, અંધારું ગાયબ. એમ ભલે આ જન્મોજન્મની વાસના કારણ શરીર રૂપે જડાયેલી છે, પણ જો એનો નિર્ણય કરીએ તો એ આપણને નડી નહીં શકે. અને એ વાત મહારાજ આગળ કહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાં તે કેવળ દુઃખ છે કે કંઈ સુખ પણ છે? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, માયા તો કેવળ દુઃખદાયી છે. છે કે નહીં? આપણને તો મજા છે, લેરા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાંથી ઉપજ્યા એવા જે સત્વ, રજ અને તમ, એ ત્રણ ગુણ, તેમાં જે સત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, તથા સત્વગુણની સંપત્તિ તે જ્ઞાન વૈરાગ્ય વિવેક સમ દમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે? સત્વગુણ છે એમાં તો આપણને ભગવાનનું ચિંતન કરવાની મજા આવે, માનસી પૂજા સારી થાય, ભગવાનનું દર્શન થાય. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, ભગવાન વગર સંભાળ્યા સાંભળે, બધું શાંત વર્તતું હોય, એમાં જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, વિવેક હોય. તો આવો પાછો સત્વગુણ માયાનો ગુણ છે, તો તમે કેમ કહો છો કે માયા દુઃખરૂપ છે? માયા તો સુખરૂપ પણ છે. મહારાજે ક્રોસ ક્વેશ્ચન કર્યો. અને વળી એકાદશ સ્કંધમાં કહ્યું છે જે વિદ્યા વિદ્યે મમતનું વિદ્ય યુદ્ધવ શરીરિણામ બંધ મોક્ષ કરી આદ્ય માયયા મે વિનિર્મિતે. માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે? વિદ્યા અને અવિદ્યા બે પ્રકારની માયા કહી. એમાં વિદ્યા છે એ ભગવાન શ્રેયસ કરનારી છે, ભગવાન તરફ લઈ જનારી છે. અવિદ્યા છે એ જગતમાં જોડનારી છે. અવિદ્યા છે નકટી. બસ આપણે આગળ ન બોલાય. એટલે શ્લોકનો ભાવાર્થાની અંદર છે. એટલે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે? પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર અમથી થાય નહીં. એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે, તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે, તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે, અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે. તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે, અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે. અને માયાના કાર્ય જે ઇન્દ્રિય, અંતઃકરણ અને દેવતા તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. છે કે નહીં? આપણને સુખદાયી કે આપણને દુઃખદાયી? હે, જો નિયમમાં હોય તો સુખદાયી. એમ બરાબર છે. માયા તો એની જ છે, પણ એમને ભગવાનના જે ભક્ત છે એમના માટે સુખદાયી છે. તો તરત જ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણ રૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે? માનસી પૂજા કરવા બેઠા હોઈએ અને કંઈક ગોટા નીકળે અંદરથી, પછી આપણને એમ થાય, અરે આ અત્યારે બ્રાહ્મ મુહૂર્ત, સવારનો સમય, અને આ ક્યાં ગોટા અંદર સ્ફૂર્યા, માયા દુઃખ, આપણને દુઃખ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી, અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવવાની કોઈ લાલચ રાખે નહીં અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહીં. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવવાની લાલચ અંતઃકરણ રૂપ માયા રાખે નહીં અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે. અને જેના જીવને વિશે એવા આશ્રમમાં કંઈક કાચપ હોય, હવે સાંભળવા જેવું છે, જો આપણને દુઃખ દેતી હોય માયા, તો જેના જીવને વિશે એવા આશ્રમમાં કંઈક કાચપ હોય તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવવાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય. માટે એનો ઉત્તર એ જ છે, જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી. ઇતિ વચનામૃતમ લોયાનું 10મું વચનામૃતમ જે તે થયું. એટલે હમણાં આપણે વાત કરતા હતા ને કે ખાલી નિર્ણય કરીએ કે મારે આનાથી છૂટવું છે ને મારે ભગવાન બાજુ જવું છે, મારી ગતિ છે એ ભગવાન બાજુ હોવી જોઈએ. નિર્ણય જીવથી થવો જોઈએ, નહીતર આપણે વિચાર તો ઘણા બધા કરીએ છીએ. અર્જુનને ભગવાને કહ્યું, વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન, કે હે અર્જુન તું નિર્ણય કર પછી હું તારી ભેળો છું. કે મારે યુદ્ધ કરવું છે, મારે આ શત્રુઓને જીતવા છે, એવો તું નિર્ણય કર પછી બાકીની બધી રક્ષા પ્રોટેક્શન કરવું એ મારું કામ છે. અર્જુનને બાહ્ય યુદ્ધ હતું, આપણે આંતરયુદ્ધ છે. અર્જુનને દુર્યોધન ધૃતરાષ્ટ્ર વગેરે કામ ક્રોધ લોભ એ બધા માનવ સ્વરૂપે મળ્યા હતા અને આપણને એ બધા સૂક્ષ્મ રૂપે આપણા અંતરની અંદર મળ્યા છે, છે કે નહીં? તો યુદ્ધ તો બંનેને કરવાનું છે. અને મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે કે મનની સાથે જે વેર બાંધે તો એમાં ફાયદો જ છે, છે કે નહીં? આ દોષોની સામે લડાઈ લેવામાં જ ભગવાનના ભક્તને માટે હિત છે. એટલે એક વખત એવો નિર્ણય કરવો કે મારે આ બધાથી મુક્ત થઈ અને ભગવાનનો એવો દ્રઢ આશ્રિત થવું છે કે જેવું આમાં કહ્યું છે. જ્યાં સુધી આપણા જીવની અંદર એવો નિર્ણય નથી થયો ત્યાં સુધી આપણે માયા જે પણ રાગ સંકલ્પ વિકલ્પ કરે છે એમને આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને એમાં આપણે ભળી જઈએ છીએ. એટલે માયાને એમ લાગે છે કે જ્યારે એ ભળી ગયા તો આપણી ભેળા જ છે, ભલે એણે કંઠી બાંધી લીધી, માળા ફેરવી લીધી, એણે તિલક ચાંદલો કરી લીધો, પણ હજી એ ભગવાનના થયા નથી. વેશ પલટાવી લીધો પણ હજી ભગવાનના થયા નથી. અને જો અંતરથી એવો નિર્ણય કરવામાં આવે કે મારે એ બાજુ નથી જવું, એ માર્ગ મારો નથી, એ માર્ગ તો પામર મનુષ્યોનો માર્ગ છે. જન્મો જન્મથી આપણે એ જ કરતા આવ્યા છે, એમાંથી મારે છૂટવું છે અને મારે ભગવાનનું શાશ્વત સુખ પ્રાપ્ત કરવું છે. આવો જ્યારે નિર્ણય થાય અને એ નિર્ણયને દરરોજ પુષ્ટ કરવો પડે, એવું મેનેજમેન્ટમાં કહેવાનું છે કે એક વખત વિઝન જોવો, પણ વિઝન જોયા પછી દરરોજ જોઈને યાદ ન કરો અને પુષ્ટ ન કરીએ તો એ વિઝન ક્યારેય સાકાર થાય નહીં. એમને સાકાર કરવા માટે દરરોજ એનું મનન કરવું પડે. એમ આવો જે સંકલ્પ થાય છે એમને પણ જીવની અંદર ધીરે ધીરે દરરોજ વિચાર કરી, દરરોજ મનન કરી અને એને ઉતારવાનું. અને આપણા અંતરાત્માની અંદર પછી આખી બિલીફ સિસ્ટમ બદલાઈ જાય. બિલીફ સિસ્ટમ બદલાઈ જાય એટલે માયાને ખબર પડી જાય કે હવે આ આપણા ખાતાના જીવ નથી, આ ભગવાનના ખાતાના જ. પછી માયા છે એ સપોર્ટ કરે. સૌભરી ઋષિએ 60,000 વર્ષ સુધી તપ કર્યું. કેટલા? 60,000 વર્ષ સુધી તપ કરી અને ત્યાર પછી એમણે જ્યારે તપ પૂર્ણાહુતિ કરી, આંખો ખોલી, યમુનાજીના ધરાની અંદર બેઠા. હવે યમુનાજીના ધરામાં બેસવું એટલે એક તો આ શિયાળાનું ઠંડુ પાણી અને 60,000 વર્ષ સુધી શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે યમુનાજીના ધરામાં તળિયે જઈને બેઠા, આપણી જેમ ડોકું બહાર કાઢીને નહીં, એટલે તળિયે બેઠા એટલે શ્વાસ રોકી રાખવો પડે. શ્વાસ 60,000 વર્ષ સુધી એક જ શ્વાસ ચાલે લાંબો, તો એને કેટલી બધી યોગ કળા સાધી હશે ત્યારે એક શ્વાસે રહી શક્યા હશે. બીજો વિચાર કરવાનો, સામાન્ય માણસ છે તો એમનો શ્વાસ છે એ બહુ લાંબુ કરે, બહુ લાંબુ કરે તો 2.5 મિનિટ 3 મિનિટ એનાથી વધારે થાય નહીં. અને એમણે એટલી સાધના કરી કે એમનો શ્વાસ છે એ એટલા વર્ષો સુધી રોકી રહ્યા. હવે જેમણે શ્વાસ રોક્યા, જેમણે નાડી પ્રાણ રોક્યા, જેમણે 60,000 વર્ષ સુધી આમ હલવાની જરૂર ન પડે, આપણે તો એક કથામાં કેટલી વખત 60,000 વર્ષ સુધી બેઠું જ રહેવાનું આમ નામ બોલો પાણીમાં આંખો બંધ કરીને, આવું ઘોર તપ કર્યું. અને 60,000 વર્ષ પછી એમણે આંખો ખોલી, પાણીની અંદર માછલાઓ મૈથુન કરતા જોયા. આટલું જ જ્યાં દર્શન થયું, બહારથી વિષયે અંતર પ્રવેશ કર્યો, અંદરમાં પડેલી જે વાસના હતી એ ઉદ્દીપન થઈ, અને તરત એમને એમ થયું કે મારે લગ્ન કરવાનો તો બાકી જ રહી ગયા, આમાં નામાં જિંદગી વહી ગઈ. બોલો, 60,000 વર્ષ એટલે સતયુગમાં હતા, 1,00,000 વર્ષની આવરદા હોય એટલે 60 વર્ષે એને લગ્ન કરવાનું મન થયું. આપણે યારે કમ્પેર કરીએ તો હવે 60 વર્ષ સુધી પાણીમાં બેઠા હોય, કંઈ ખાધું નહીં, કંઈ પીધું નહીં, એટલે શરીર કેવું થઈ ગયું હોય, ચામડું કાળું ભઠ્ઠ થઈ ગયું, ગઈઢા ભાભા જેવું. અને બહાર નીકળ્યા પછી પહેલું જે નગર આવ્યું ત્યાં માંધાતા રાજા, એમની પાસે સીધા રાજ્યમાં જઈ અને ઊભા રહ્યા. એમને કહ્યું કે માંધાતા રાજા, તમારી પાસે કંઈ કન્યાઓ છે? તો કે હા મહારાજ. હવે એમને એમ કે કંઈક મારી કન્યાનો આશીર્વાદ દેવા માટે ઋષિ મહારાજ પધાર્યા હશે, એટલે તરત વળતો ઋષિએ પ્રહાર કર્યો, તો કે તો મારી સાથે પરણાવો ને. એટલે રાજાને એમ થયું કે ભારે કરી, આ તો બીજી ગડબડ થઈ ગઈ છે આમાં કંઈક. ઉત્સાહથી રાજાએ આગતા સ્વાગતા પૂજન કર્યું, હવે ઋષિને ના પણ ન પાડી શકાય, કારણ કે નહીં તો શ્રાપ આપીને બાળી નાખે, તો દીકરીને દુઃખી થવા માટે મોકલાય નહીં. એટલે રાજાએ બહુ યુક્તિપૂર્વક વાત કરી કે રાજાએ કહ્યું કે ઋષિ મહારાજ, ખૂબ સારું, તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો એનાથી મોટું ભાગ્યશાળી બીજું કોણ હોય. મારે 50 દીકરીઓ છે, એ 50માંથી જે પણ દીકરી તમને વરવા માટે તૈયાર થાય એના લગ્ન આપણે કરાવી દઈએ. કે હવે એમને ખબર હતી કે હવે આ એમને જોઈને કઈ થોડા કોઈ કઈ હવે લગ્ન કરવા તૈયાર થાય કે હવે. એટલે દીકરીઓને બોલાવી, કહ્યું ઋષિ મહારાજ આવ્યા છે અને એમને લગ્ન કરવાની ઈચ્છા છે, તમારામાંથી જેમને પણ ઋષિ મહારાજની સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય એ બોલો. એટલે જોઈને જ દીકરીઓ બધી કન્યા વરયતે રૂપમ, એ જોઈને બધું નીચે ગાલી ગઈ. ઋષિ મહારાજને થયું કેમ બધા હેઠું જોઈ ગયા. કે પછી એને રિયલાઇઝ થયું કે ભાઈ આ 60 વર્ષ થઈ ગયા છે, શરીર કાળું પડી ગયું છે, હવે એને થોડું કંઈક લવલીને ફેરને હાથે બધું લગાડીને પછી થોડું કંઈક રૂપાળું કરીને પછી આવવા દઈ તો એ મેળ પડશે આમાં, એવું કંઈક એને રિયલાઇઝેશન થયું હશે. એટલે તરત એમણે 60,000 વર્ષમાંથી 20,000 વર્ષનું તપ છે એ મૂક્યું અને પોતે યુવાન થઈ ગયા, રૂપ આખે આખું બદલી ગયું. અને પછી તો પછી ઋષિ મહારાજ કહ્યું હવે જુઓ. એટલે 50-50 કહ્યું કે અમે વરીએ ને 50-50 લગ્ન થયા અને બહુ મોટો આખો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો. અને ત્યાર પછી રાજા તો રાજા હતા, સુખી હતા, શ્રીમંત હતા, એટલે એમણે દીકરીઓને કન્યાદાન કરી અને બધા જે કાંઈ સર સામાન્ય આ તે આપીને બધાને વિદાય કરી. તરત દીકરીઓને પ્રશ્ન એ થયો કે રહેશું કઈ જગ્યાએ, અહીંયા તો રાજમહેલ હતા મોટા, હવે ત્યાં જઈને જો ઝૂંપડીમાં રહેવાનું હોય. એટલે તરત જ વળી પાછું ઋષિએ તપ મૂક્યો અને 50 મહેલ ઊભા કર્યા સુવર્ણના, અને આખી એમ કે સૌભરી વિલા સોસાયટી તૈયાર થઈ. પછી આપણે બધા પ્રસંગો જાણીએ છીએ. આવું થયું શેમાંથી? માત્ર એક વખત એમણે જોયું અને રાગને ઉદ્દીપન કર્યા, આમાંથી આ કામ થયું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે સાધન કરીને આ દોષોને જીતી શકાય એવા નથી. બાકી સૌભરી આદિકના સાધન કેવા? મુક્તાનંદ સ્વામી એવું કહ્યું, જે વિચારીને જુક્તિ કરવા જશે તે જ કાયરપણું નામ કાવે. અને જીતવા માટે જેટલા પણ પ્રયાસો કરવામાં આવશે તો એ તમામ પ્રયાસો નિષ્ફળ જશે, એમની સાધનાઓ નિષ્ફળ જશે. મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના આશ્રય વગર, ભગવાનના સંબંધ વગર, ભગવાનના નિશ્ચય અને ઉપાસનાના બળ વગર, સંત અને ભગવાનના ભક્તની અંદર આત્મબુદ્ધિ વગર, સંત અને ભગવાનના ભક્તની સેવા વગર આ દોષને, આટલા બધા સાધનો અલગ અલગ જગ્યાએ મહારાજે કહ્યા છે, આ આટલા વિના બધી જ જગ્યા પર ભગવાન, ભગવાનના ભક્ત અને ભગવાનના સંત, એમની સાથે હેત, એમની સેવા, એમની સાથે આત્મબુદ્ધિ, એમના વગર આ દોષને જીતવો એ અશક્ય છે. નિર્વિકાર થવું એ અશક્ય છે. ગમે એટલા સાધન કરીએ એ પણ મન માયના જ છે, અને એ મન માયના છે એટલે પ્રકૃતિને જ દ્રઢ કરાવે, એ બીજું કશું ન કરે. બીજી બાજુ જોઈએ કે એ ભગવાનની ઉપાસના કરવાથી આપણા નન સંતો, આપણા ભક્તો એ કેવા થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી વારી ઘોડા એમના પર આમ થાપો મારે અને ઘોડાની વાસના ટાળી નાખે. એમના પ્રભાવથી, એમના તેજથી એ સામેવાળા નિર્વાસનિક થઈ જાય, નિર્વિકાર થઈ જાય. રામાનંદ સ્વામી મયારામ ભટ્ટ આવ્યા અને કહ્યું કે સ્વામી, બધા આગ્રહ કરે છે કે બીજું લગ્ન કરો, પોતે ગર્ભંગ થયા હતા. સ્વામીએ પૂછ્યું, તમારી શું ઈચ્છા ભટ્ટજી? તો કે આમ તો મારી કાંઈ ઈચ્છા નથી, પણ ક્યારેક ક્યારેક આમ અંદરના રાગ હોય. સ્વામી એમનો હાથ પકડ્યો, હાથ પકડીને આમ જે ઝટકો માર્યો, સ્વામી કે મયારામ, આ થાંભલાને સંકલ્પ થાય ને તો તને સંકલ્પ થશે, જા આજથી તને કોઈ દિવસ સ્ત્રીનો સંકલ્પ મનમાં નહીં થાય. અને નિર્વાસનિક થઈ ગયા. માચા સુરા સમલા લૈયા, મૂળું નાજા માતરા મામૈયા, 18 પરમહંસ. મહારાજે આમ કાગળ લખ્યો, જે પણ ક્રિયા કરતા હોય એ બધું છોડીને તત્કાળ પરમહંસ થઈ કાશીની યાત્રા કરી, જેતલપુરમાં રામદાસ સ્વામીને મળી કાશીની યાત્રા કરીને અમને ભુજમાં મળજો. અને સુરા ખાચર રામદાસ સ્વામીની પાસે બધાએ ગયા 18 જણા. સ્વામીને મહારાજે કહેવડાવ્યું કે હવે કાશીની યાત્રા નહીં, સીધા ભુજ લઈ આવો. અને 18 પરમહંસો એમની સાથે અદ્ભુતાનંદ સ્વામી 19 મહારાજની પાસે ગયા. થોડા દિવસ મહારાજે એમને રાખ્યા અને પછી વળી પાછા એ 18 જણાને પાછા મોકલ્યા અને અદ્ભુતાનંદ સ્વામીને એકને પોતાની પાસે રાખ્યા. એ સુરા ખાચર એમના મનમાં એમ થયું કે અરે મહારાજ, હાથીએ બેસાડ્યા અને હવે વળી પાછા અમને ક્યાં ગધેડે બેસાડો છો? કેટલી ઊંચી પદવી આપી, સાધુની પદવી. મહારાજ કહે, સાધુથી મોટી બીજી કોઈ પદવી નથી. ગમે એટલી પદવી લઈ આવો, તમે WHO ની અંદર પ્રેસિડેન્ટ બની જાઓ, અમેરિકાના પ્રેસિડેન્ટ થઈ જઈએ, તો એ સાધુથી મોટી પદવી નહીં હો. કારણ કે અમેરિકાના વ્હાઇટ હાઉસની અંદર સાધુ જાય ને તો પ્રેસિડેન્ટ ઊભા થાય અને એને પગે લાગે, લાગે કે નહીં? એટલે એનાથી મોટી બીજી કોઈ પદવી નથી. આ તો બહુ સ્થૂળ ભાવ છે, પણ સૂક્ષ્મ ભાવમાં સમજીએ તો એમણે ઇન્દ્રિયો અંતઃકરણને જીતી અને પોતાના આત્માને પરમાત્માની સાથે જડી દીધો છે, એમની ઉપાસના કરે છે. એટલે જેટલામાં રાજાનું રાજ્ય, એટલામાં રાણીનું રાજ્ય, જેટલામાં ભગવાનનું ચાલે, એટલામાં સાધુનું ચાલે, એટલે એનાથી મોટી બીજી કોઈ પદવી નથી. આલોકની અંદર સુરાખાચરે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમને સાધુ રહેવા દો. મહારાજે કહ્યું અમારી આજ્ઞા છે, તમારે જવાનું છે. સફેદ વસ્ત્રો પહેર્યા, પણ એ વખતે એમણે નક્કી કર્યું. સુરા બાપુની એ વખતે ઉંમર 26 વર્ષની ઉંમર હતી. કેટલી? માત્ર 26 વર્ષની, બહર જુવાન ઉંમર. એક દીકરો નાથિયો, અને એમણે સંકલ્પ કર્યો કે જે શરીર ઉપર આગથી ભડભડતું પગવું કપડું છે એ આપણા શરીર ઉપર પડ્યું, હવે એ શરીરને ક્યારેય અભડાવાય નહીં. જે પણ સંતોના નિયમ છે એ નિયમ મારા માટે ગ્રહસ્થાશ્રમની અંદર પણ મારે રાખવા, આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. આ એક જ સંકલ્પ, ભગવાનનું બળ, ઉપાસના અને એમના આધારે એ સુરા બાપુ, પછી તો આ વાતો બધી જ ફેલાઈને ઘરમાં રહેવાનું, પત્ની શાંતાબા સાથે, પણ એમ છતાંય ક્યારેય પણ એમણે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ નથી થવા દીધો. એટલું નહીં, આ વાતની ખબર બધે પડી, વાજસુર ખાચર જસદણ એમને ખ્યાલ આવ્યો, બાપુ કંઈક કામ પ્રસંગે ત્યાં આવ્યા હશે રાત્રિ રોકાણા. એમને એમ થયું, જોઈએ તો ખરા કેવા સ્વામિનારાયણ ભગવાનના ભગત બ્રહ્મચારી છે. એમ કુલટા સ્ત્રી એમને પ્રેરણા કરી, એમને કહ્યું કે બાપુના ખંડમાં જજે અને ચેષ્ટાઓ કરજે. એક સ્ત્રી ગઈ ત્યાં. બાપુ તો દરવાજો બંધ કરી અને રાત્રે મહારાજના નામનું સ્મરણ કરતા કરતા સૂઈ ગયા. દરવાજો ખખડાયો, બાપુની નીંદર ઉડી. પૂછ્યું, કોણ આ મધરાતે? તો કે બાપુ, મારા દીકરાની દવા ત્યાં પડી રહી છે અને મારે અત્યારે એમને આપવી પડે એમ છે, દરવાજો ખોલો. બાપુએ દરવાજો ખોલ્યો. સ્ત્રી અંદર આવીને ચેષ્ટાઓ કરવા લાગી. બાપુએ તરત તલવાર ખેંચી, હું ખબર પડી ગઈ, ગળા ઉપર રાખી અને પૂછ્યું, કોને મોકલી તને? નીકળ બહાર. કે એકાંતમાં સ્ત્રીનો યોગ થાય છતાં પણ એમને માયા છે, આવરણ ન કરી શકે. કોને દુઃખકારી છે? જેણે એવો નિર્ણય કર્યો નથી, જેમણે એવો આશ્રય કર્યો નથી, એમના માટે દુઃખકારી છે માયા, અને જેમણે એવું નક્કી કર્યું છે તો એમના માટે સુખકારી છે. અને એ જ રાતે સુરા બાપુ ત્યાંથી તરત અડધી રાતે નીકળી ગયા, હવે અહીંયા ન રોકાવાય. અને વાજસુર ખાચર એમને અહેસાસ થયો કે નહીં, સ્વામિનારાયણ ભગવાનના ભગત ખરા, હો એ ગ્રહસ્થાશ્રમમાં રહેનારા ભગવાનના ભગતને જો આ સ્થિતિ પ્રાપ્ત થતી હોય, જતી કહેવાય. આજે આપણે સવારમાં ઉઠતા વેદ સુરા ખાચરનું નામ લઈએ ને તો આપણું બ્રહ્મચર્ય વ્રત છે એ દ્રઢ થવા માંડે. સોતી વખતે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર એમનું સ્મરણ કરીએ અને આપણે સૂઈએ ને તો આપણને ભૂંડું સ્વપ્ન પણ ન આવે, આટલો એમનો પ્રભાવ છે. હો એ જતી છે. અખંડ નૈષ્ઠિક વ્રતધારી છે. ભગવાનની ઉપાસનાના બળે એ આવા થયા, ભગવાનના આશ્રયના બળે આવા થયા, નિશ્ચયના બળે આવા થયા. માટે વાલા ભક્તજનો, આ નિર્વિકારી રહ્યાનું વચનામૃત આપણા અંતરાત્માની અંદર બિરાજમાન અંતર્યામી એવા પરમાત્મા, આપણા સિંહાસનમાં બિરાજમાન મહારાજ, એમને આપણે નિત્ય ઉપાસના કરીએ છીએ, પણ દરરોજ મનન કરી આવો નિર્ણય કરી અને મહારાજને નિત્ય પ્રાર્થના કરી કે હે મહારાજ, મને અતિશય નિર્વાસનિક કરી, વિશુદ્ધ કરી, નિર્વિકારી કરી અને આપના ધામમાં લઈ જજો, અને મારે એવું થવું છે એવો મારો નિર્ણય છે, અને ધીરે ધીરે એ માર્ગે આપણે આગળ ચાલીએ અને એ માર્ગે આપણને આગળ ચાલવાનું વિશેષ બળ, બુદ્ધિ, શક્તિ ભગવાન પ્રદાન કરે એટલી પ્રાર્થના સાથે આ 10મું વચનામૃત આજે પૂર્ણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, અત્યારે ધનુર્માસની કથા સવારમાં દરરોજ 7:15 વાગે અહીંયા થાય છે, ખાસ એમનો લાભ